વહેલું મરવાનું હોય તો જલ્દી કરવું, અને જરા મોડું મરવાનું તો ધીમે ધીમે આસ્તે થવા દેવું. તો પછી જ્ઞાન લે ત્યારે મુક્તિ આપે, મરણ આપે તેવું પોસિબલ છે? ઓ બાપરે, એટલે જ્ઞાન લઈએ તે જ વખતે મરણ આપી દો એવું પોસિબલ છે? જ્ઞાન લઈએ ને મૃત્યુ આવી જાય એવું પોસિબલ છે? બને નઈ એવું, એવું બને કેમ નઈ? એવું કેમ ના બને? બહુ પુણસાઈ હોય તો એવું બને, બહુ પુણસાઈ હોય પણ તે અહી સીધો મોક્ષ થાય ને? હા છે ને, એટલે એવું બને નઈ. તો અહી જો, હા જો અહીંયા જો જ્ઞાન લઈને મરણ આપી દે તો છે, પછી જ્ઞાન આપો ને તરત જો મરણ આવી જાય તો પછી ત્યાં સિમંદર સ્વામી પાસે વહેલું જવાય ને? એવું છે ને, ઉતાવળ ભૌતિક માં કરવાની ભાઈ, આપણે ને કરવાનું હોય તો ભૌતિક માં કરવાનું, ઉતાવળ કરવાની તો ભૌતિક માં. આમાં અધ્યાત્મ ઉતાવળ ના હોય ને, આપતે રહીને ના હોય. આપણને પેશન્સ જોઈએ આમાં, આના માટે પેશન્સ જોઈએ, જ્યાં સુધી મીના છે ત્યાં સુધી એનો નિકાલ કરવો. મીના ને આપણે, આપણે ભૂલથી મીના ઉભી થઈ છે એટલે આપણે એને મીના નો નિવેડો લઈ નાખવાનો. મીના શું કે છે કે તે તમે મને ઉભી કર્યા, મારી ઈચ્છા નથી, તમે મને વળગ્યા છો, તો મારે મને મારું જેવી હતી એવી કરી નાખો, ચોખ્ખા કરી નાખો મને, તે આપણે ચોખ્ખું કરતા સુધી રહેવાનું કાયદેસર. એટલે સંભાવ નિકાલ કરવા. મીના પૂછે છે કેટલા વખતે મને ઉતાવળ નથી. Because, how should I say, he said something which struck me. He said that a lot of people come as sadhus and all these things, and they give you all these false promises. And he said to beware of the false promises. And the promises are always in the future. Mm. Okay, and I don't know what is false and what is not. So... જ્ઞાન આપીએ છીએ ત્યારે અનાદિકાળથી એટલા અવતાર, લાખો અવતાર થઈ ગયા, તો અમાસ હતી. અમાસ, અમાસ તું સમજી? There was no moon. The night was no moon. Darkness no moon. All the time. You have no moon. Uh-huh. So many dark bursts. Who, I did or? You. For you. All of us. He's just giving example. Yeah. Uh-huh. Just listen. Yeah. Anadikati darkness na jive thi bada. Ajwaru joyu j nathi. Moon joyu j nathi. You're not the moon at all. Right. Te ame a jnan apie. એટલે મૂન પ્રગટ થાય. તે પેલો બીજના જેટલું અજવાળું આવે, બીજ નો ચંદ્રમાં ઉગ્યો હોય એટલું અજવાળું આવે. અમે આપીએ, અમે આખું જ્ઞાન આપીએ ત્યારે ભાઈ પ્રગટ થાય કેટલું? બીજ નો ચંદ્રમાં જેટલું. પછી આ અવતારમાં પૂનમ થાય ત્યાં સુધી આપણે કરી દઈએ. પછી બીજને ત્રીસ થાય, ત્રીજી ચોથ થાય, ચોથ પાંચમ થાય, પૂનમ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ ગયું. Indira is saying it's a long, continuous, gradual progress. You cannot have overnight. You know, it'll go slowly. So like answering to your question, I think, that you ask how soon you can achieve such and such. Full moon, aaj janam ma thai jashe ne? Aaj janam ma thai. Ek avtar pari thai, te bilkul jaho dalari vaar avtar. Simandar Swami ni paasel deshe reva. Tu na? Kaan ke hum full moon na thi. Dada, keta sa. 14th. 14th. 14th day. April moon. Sivananda Swami is full moon. He says that I am 14 days. So one day you have to spend with Sivananda Swami after this birth. Oh, and that's one month. That's right. That's what he wants to say. You can achieve 14 days. Yeah, so the interim government. Pachi full government. Satantra. Full independent. Not dependent too. Independent. Oh, don't call I'll answer it. You that question that he was asking that some friend. Nathi joita ke che. Mare 14 avtar nathi joita. On this earth you will have one. This only. And next. Khani pati maja avse. Prasad. અને આ લોકો હિન્દુસ્તાન માં પ્રસાદ મારી પાસે રોજ માગ માગ કરે, મારે આપવો પડે. રોજ માગ માગ કરે પ્રસાદ આપવો. એમનાથી ચેન્જ થઈ જાય બધું. હા, રફનેસ જતી રહે બધી. તને જ્ઞાન તો આપ્યું નથી, જ્ઞાન આપ્યા પછી અપાય. કાલે લીધેલો એને લઈ ગયું નઈ, પણ જ્ઞાન આપ્યા પછી અપાય ખરી રીતે. નહી તો મનમાં વિચાર ખરાબ આવે. મનમાં કેમ ખરાબ વિચાર આવે? જ્ઞાન પહેલા પ્રસાદ લે તો ખરાબ વિચાર કેમ આવે? ના, એમ કે માણસ નું મન જરા અવરું ફરી જાય કઈ. આ બધું આવું કોણ જૂઠું એવું તો કઈ વિચાર આવે? જ્ઞાન લીધા પછી એમ ઊંધો ના ફરે. થાય પ્રસાદ તો કઈ હારો કહેવાય? પ્રસાદ તો ભલે ખાવાનો હોય તો કામ નો. ખબર નથી પ્રસાદ ની? નહી ખબર. નહી ભૂલાબેન બધા પ્રસાદ લઈ ગયા. આપી દેવા જ્ઞાન ની વાત જોઈએ છે. જ્ઞાન ની બધા રાહ જોઈએ છે, તમે આપી દો એમ. જયંતિ ભાઈ કે છે એ વાજ નહી જોતા હોય તેને કાલે 5 વાગે મળશે. વાજ જોતા હશે નહી 5 વાગે મળશે. પણ ભાવના કરવાની, ભાવના કે આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાવ મને, બસ. વાર જોવાનું ખોટું નથી, વાર જોવાનું ખોટું નથી. સમજ ભાઈ, બીજી વાર જોઈ તેના કરતા આ વાર જોઈ બહુ સારી. તમે જોયેલી કે નહીં જોયેલી? બહુ જોયેલી. ગુલાબન કેટલી ઉંમર થઈ? બેન કે છે કે સ્વામિનારાયણ ના સંતો એ લોકો સ્ત્રીઓનું મોઢું ના જુએ, પડદો રાખે, અને એ લોકો એવું કે સ્ત્રીઓના અવતાર નો ઉદ્ધાર ના થાય, તો કે એ બધું શું છે? સાચું છે, એમને ત્યાંની સ્ત્રીઓ ના, આપણે એમના ડિપાર્ટમેન્ટ નું એ એમના ડિપાર્ટમેન્ટ ની વાત કરે. આપણા ડિપાર્ટમેન્ટ, આપણા ડિપાર્ટમેન્ટ માં તો બધા નો ઉદ્ધાર થાય. સ્ત્રીઓ કાયમ સ્ત્રી હોતી નથી, સ્ત્રીઓ પુરુષ થઈ શકે છે, પુરુષ સ્ત્રી પણ થઈ શકે. સ્ત્રીઓ કાયમ ની સ્ત્રી હોતી નથી. એ કઈ એવું બીજ નથી એવું કે આ અમારે સ્ત્રી જ થયા કરે. એ તો જરા મોહ અને કપટ વધ્યું કે સ્ત્રી થઈ જાય. પુરુષ માં મોહ અને કપટ વધે કે સ્ત્રી થઈ જાય, અને સ્ત્રી ના માં અહંકાર અને ક્રોધ વધ્યો એટલે પુરુષ થઈ જાય. ભુલાભાઈ પૂછે કપટ અને દંભ બે માં ફેર શું? કપટ અને દંભ. આ સ્ત્રીઓ બધી કપટી હોય, બધામાં કઈ માં કઈ કપટ હોય ત્યારે સ્ત્રી થાય, પણ દંભ કોક નામ હોય. દંભ એટલે શું? કે પોતે દુખી હોય પારક નો તો બહુ સારી હારી તઈને ફરે મોટી દેખાવા, અને ભૂલી બેન સુખી છે તો એ હારી બરોબર સારી નીકળે છે. દંભ સમજાય છે ને? દંભ ખોટો દંભ કરે કપડા પહેરણ મારો ટાઈટ થઈને ફરી મૈયા ખાલી કરે એવા નહીં જોયેલા તમે? જોયેલા નઈ ઇન્ડિયા માં કઈ દંભ અને કપટ. કપટ તો સ્ત્રીઓ માત્ર બધી સ્ત્રીઓ નો હોય, ઓછું વસ્તુ હોય ને. અને આવતા ભાવ માં પુરુષ થાય એમ ના ખલાસો થઈ ગયો હોય. આપડા પુરુષ થાવ કે સ્ત્રી થાવ આ બોક્સે લઈ જવાનું માર્ગ છે, એટલે ગમે તેને ભડકવા જેવું નહીં. જેની વાત તો સમજવી જ પડશે ને. ક્યાં ગયા બેન? જેની વાત સમજવી પડશે ને. જાડી ક્યાં સુધી ચાલશે? બધી ઝીણી વાત સમજવી પડે ને. આ ઝીણી વાતો હોબરેડ ના હોય ને. કાલે રવિવાર છે કે રવિવાર છે? શનિવાર રજા છે કે નહીં? બહુ પ્રયત્ન કરું દાદા, પણ ચૂકી જવાય છે વારે વારે, પણ પાછી આવી જાય છે. બહુ પ્રયત્ન કરું છું, ચૂકી જાય છે વારે વારે, પાછું આવી જાય છે, પણ લક્ષ નથી જતું. પણ લક્ષ નથી જતું. આ ભલે ફીટ ભાઈ ફીટ કરી દો, બરાબર કમ્પ્લીટ ફીટ કરી દો. કરવું જ છે ને, કેરા વગર છૂટકો નથી દાદા. હમ, ના આપી દો, મુકવાસ આપી દો, મુકવાસ છે દાદા. કોણ ઠેકાણા? કયા કયા? એક સમય માં એક સ્થળ હે, વિષયો માં કસાયો માં નિરંતર વિષયમાં. આ વિષય ની બહાર નીકળે નઈ આત્મા. એ હા, આ વિષયમાં ના હોય તો આંખ ના વિષયમાં હોય, બીજું હોય કોણ ના વિષયમાં હોય, નાક ના વિષયમાં હોય, જીભ ના વિષયમાં હોય, પીઝા ખાય વિષય તો જે કરે છે ને સ્ત્રી નો વિષય, એ તો આખો દાડો પેલો અકળેલો છે, એટલે અકળાય. વિષય શોખ નથી ને, પણ અકળામણ કરે છે તો શોખ તો અમને હોય. જે આખો દાડો ગલી પછી કરે ને તેને હોય. તમે જોયેલા અહીંયા આખો દાડો ગલી પછી કરેલું? અહીંયા આ લોકો આખો દાડો ગલી પછી કરેલું જોયેલું? જોયેલા અમેરિકન. આ લોકો વિલિયમ લે જતા હોય તો જોયા હતા. આપડે જોવાનું આમ પેલો ફોટા લે લે કરતા તમારે ફોટા લે લે. એક આટલો પથરો આમ નીકળેલો હોય કે તો પેલા ને મોડ અજાવી લાગે તો ફોટા લે લે લે લે મારા ઇન્ડિયન ને પૂછજે ફોટો એ કઈ કઈ ના પગાર રાસ અમાર્યા છે કસાય એમાં ક્રોધ માન માયા લોભ એટલે હું ખબર ને લોભ મને અહંકાર માં લોભ મને અહંકાર બીજે કઈ નઈ આખો દાડો એમાં જ હોય એ કઈ માલ લેવા જાય ને તો મોગું છે મોગું છે અને આ મગુ બગુ નાખે કેટલા ડોલર $4 યસ અને આપડા થી કે $4 માં તારો છોકરો મારો છોકરો આપી દઉં ત્યાં છે એટલે કસાયો માં આત્મા કસાય આત્મા એ લોકો કસાય આત્મા એટલે નિરંતર દુઃખ પામી જ રહેલો ભાઈ વિષય આપવા વાળા ને જરા તરવાની ધાર ઉપર મત સારો ચોપડ્યું હોય તો ભજ ખાય પણ જીભ જરા કપાય એ લાય ભરે બે હાથે ચાલે કેવું સુખ મળે મત તો ચાખે પણ જોડે જાય જીભે કપાય એ કશે એમાં વિષય આપવાના તે આ લોકો સુખી હોય એમને અને આ કશાય તો આખો ધારો દુઃખમાં દુઃખમાં હેરાશ કરતો હોય અને આ બે માંથી મુક્ત થયો અને આ બે માં કશા ના રે અને આત્મા માં રે તારે નિજ આત્મા એ મૂળ મૂળ મૂળ પુરુષ થયો મૂળ સ્વભાવમાં આવી ગયો સમજ ને એટલે તમે તો મૂળ સ્વભાવમાં રહો છો હવે તો વિષયમાં તો મૂળ હતા જ નહીં બહુ અને હતા તે ભૂલા હતા કોણ હતું ભૂલા હવે તમે છૂટા થઈ ગયા શિષ્ય ને કશા બે આ જતું બે લખ્યું છે પોતાનું બધું છૂટું થઈ ગયું ને બધું લખેલું છે પછી શું કે છે હા પોતાનો અનુભવ લખેલ છે સ્ત્રી એ બધો હું કેવો જુદો થઈ ને ફરું શું કે છે વકીલાતે કહ્યું પણ જુદો થઈને વકીલાત કર્યો ઇન્દ્રિય સુખ માં હોય સુતેલો વિષયાત્મા એ નામ કહો કશાય માં જો હોય ડૂબેલો કશાય આત્મા કહેવાયો એ બે માં જો જાય નહીં તો આત્મા નીચ સ્વરૂપ રહો નીચ સ્વરૂપ માં હોય સ્થિતિ તો શુદ્ધાત્મા એ નામ કહો શું કહે છે એ વિષયાત્મા ના રહે અને કસાયાત્મા ના રહે અને નિજ સ્વરૂપ માં રહે તો શુદ્ધાત્મા કેમ ઇન્દ્રિય સુખ માં હોય સુતેલો એ વિષય આત્મા કહેવાય સુતેલો એટલે ઊંઘે નિરંતર બીજામાં ઊંઘે આમાં જાગતો હોય ફક્ત શું કહ્યું કસાય માં હોય ડૂબેલો એ ખોવાઈ ગયેલો દેખાય ડોલર આટલા છે નહીં ખોવાઈ ગયેલો દેખાય હવે ક્યાં કઈ નઈ કઈ નઈ કઈ કઈ ડોલર માં જ એમ જોડે જોડે લઈ જવા નથી તમારા વાઘેલા લઈ જાય લાગે નઈ ક્ષત્રિયો વેર લઈ જાય દાદા વેર એ બે માં ના હોય તો નિજ સ્વરૂપ માં થઈ ગયું વધારે ના થાય એક સાઈડ નો કે બહુ ના થાય, થોડાક અમે ના હોય એમાં. આ માલ નિકાલી માલ પણ કાચો ના હોય, છેતરા બેતરા નહીં. દુરુપયોગ ના કરે પૈસા નો, એક પૈસા નો દુરુપયોગ. ધીરાસર ખાતે જેટલા જાય એટલા, ધર્મ ને માટે જેટલા જાય એટલા, પણ આને માટે આ સાથે એ વારો ના લઈ લે. સ્ટોર વાળો એ લેવાનું, એ લેવાનું, એ ચંપલ લે માં છે બે બુટ ના ચંપલ ને બપણા છે ચડાવશો અમને બહાર. એ તો કઈ હતી સ્ટોર વાળા લાગે, ગજામ ડોલર હોય તો નથી, પછી જો વાળા લાગે અડખામણા લાગે. હા કે કેવા લાગે? અડખામણા. તેના કરતા અડખામણો ના લાગે, વાલો ના લાગે, આપડે જરૂર હોય તે વસ્તુ લઈ આવીએ ને, તો પછી આ તો વગર કામના ડોલર ઘટના હોય આજે ચગ્યું. એવું ચગે તો ખુદા ખુદ કરી મળે. આ લોન તેલું લોન તેલું લોન તેલું લોન બોધી જાય નાખો સ્ટોર. અનનેસેસરી પ્રોબ્લેમ્સ. કોઈ કોઈ માણસ પાસે દાદા પાસે આટલું જ ધોતી જતો ભેદ મારી સ્વીકાર મૂકવું કઈ છે? મારા તો બેગ નાની છે. તમે ક્યારે બદલે બીજો પાછો લઉં તો પહેરેલો કઈ મૂકવું, કઈ જગ્યા હોય છે ને? આમ કઈ પેટીઓ મોટી કરવા આવ્યો છું કે પેટીઓ નાની કરવા આવ્યો છું? પેટી નાની કરવા આવ્યા છે ને? મોટી નાની. હા, ડોલે બોલે તો લઈ જવાતા છે, એ તો અહીં વાપરી ખાવાના ના હોય. તાર કે મારે ધર્મ માં બહુ ખર્ચો કરવો પણ મારી પાસે નથી, અને આવે તાર મો ના પાડે. માયા નો કાયદો, માયા મુજે અને આપવાના છે ને. એને આવતો બધો ડ્રાફ મોકલવાનું શું વાંધો જોઈ તક ના પણ થશે, પણ ઉતાણ કરીશું. પણ તે શું તાર પેલું ચાર નારી નીકાળી નીકાળવું કે ભાઈ ચાલ્યા ડોલર બેંક માં ભૂલી હતી. ભાઈ ચાલ્યા ડોલર બેંક માં, એવી ભૂલ ના કરે ડાયા માણસ. શું કહ્યું? છોકરા ને આપડે બાપે જે આપ્યું આપી હોય આપવાનું, બીજું વધારે આપશો દારૂ પીશે. હવે તો ચડાવો તો વધારે આપજો. તો સર આપડે બાપે જેટલું આપીએ ને એને ભણાવો કરવો, એ બસ એ આપડી બીજી ફરજ ના હોય. આપણે બાપે જેટલું આપ્યું એને કઈ આપી લે ઘર ગઈ એમ, અને નોકરી કરી જોબ ખરી કરી, અને આપડે 10 લાખ ડોલર હોય તો આપી ખાવાના. એને આપીએ તારે જ આપીએ. છોકરા નું આપડે પૂછીએ કે હવે તમારે હારું હું અહિયાં કરું, તમે તો તમારું કર્યા ખરો ને? કે છે અમારે અમારું કરી લઈશું કે છે. જ્ઞાન પામેલા છે એને ખબર છે કે આ વસ્તુ છે, પણ લૌકિક માં બહાર જે લૌકિક છે, લૌકિક માં અક્કલ હોય છે ને એ લોકો તો એમ કહે કે આ તો અક્કલ નહીં. લૌકિક માં તો બધા એમ, લૌકિક માં સમજદાર હોય ને તે કે છે આ તો માગતું ઋણાનું બનશે, આ કઈ સાચા છોકરા નથી, સાચો બાપ એ નથી, કોઈ કોઈ કોઈ છોકરો થયો નથી અને કોઈ નો થયા નથી. કોણ એના બાપ ને સાથે બાપ મરી ગયા જોડે કોઈ છોકરો ગયો આઈસ્ક્રીમ ખાય છે બધા પાકા છે આ લોકો કેમ જતા નથી જાણે રિલેટિવ હે ગઈ રિયલ નહી રિલેટિવ હે ગઈ વ્યવહાર ની જો આપડે હારું રાખીએ તો એ રે રે એ હારું રાખે તો આપડે રે અને એક કલાક જો ચડકાઈએ છોકરા ને તો 300 ના છોકરો હોય ને ચડકાઈએ નલાયક કામ છે તેમ છે બધું તો પછી છોકરો શું કે શું તમે મિલકત ના આપો તમારા બાપ ની તમે લીધેલી હું દાવો ભાઈ લઈ લઈશ મેર ગાડિયા હું સમજતો હતો છોકરો છું મારો અત્યારે મને સમજણ હારી પડી હા મને સમજણ પડી કે તું આપ્યું તું ક્વોલિફાઈડ માણસ છું એ તો કલાક ખખડાઈએ ને ત્યારે રૂપિયો તારે કલદાર થી બે ખબર પડે તો ના ભાઈ છોકરો હોતો છોકરો તમે બાપ ની કઈ મૂર્તિ લઈ ફોટો પૂજ્યા તમે કદાચ તમે તમારા બાપ ના ફોટા પૂજા શું જયંતિ દી કે છે એમને કાલે સવારે જોબ પર વહેલું જવાનું છે એટલે જવાની મારે જવાનું છે મને કઈ જઈ મૂકી ના જઈએ એટલે બઉ હાય નઈ કઈ છોકરા ને કેવું ભાઈ તું તો બઉ સારો માણસ છે આપડે સારી રીતે સુખી થી જીવન કાર કે એને હવે રસ્તે ના કરી એવું તે ફ્રેન્ડલી ટોન માં વાત કરી એ કઈ હા હા એ કઈ પોતાનો થાય ને સાથે દબાઈએ બઉ દબાઈએ ને બધું બદલે આ તો હા છૂટા એટલો સમજે કે આ છોકરો ક્યાં સુધી બે ત્રણ મહિના સુધી દબડાય ને છૂટા બાકી નાનપણ બધા હાથે હા નાનપણ બધા બહુ હાથે એની ફરજ છે સાથે એ આપડા લોકો ને અમુક ટાઈમ સુધી ફરજ છે 18-20 વર્ષ નો થાય તો 25 વર્ષ નો બહુ તારે અને પછી કલાક ખગડાઈ જોઈએ એટલે જાણીએ કે હવે બરોબર હમ થાય એવો થઈ ગયો એટલે શું કલાક ખગડાઈ જોવાનું રૂપિયા પેલા ખગડાવતા હતા કલદાર રૂપિયો એટલે ખણ બોલે અરે યાર લક્ષ્મી ની જુગા ખગડાવું જોયું લક્ષ્મી ની આબરૂ જુગા પુસ્તક ના એ આબરૂ લેતો હશે આપણા તે ખોટો ખબર પડે અને પછી બહેરવા નીકળે ફાઈ નાખે કાપી નાખે જાય કલદાર ખગડતા કલદાર રૂપિયા તો યાર આ તો બધા આયા સમસંગ બાપ ને બારી ને ઘેર આવીને આઈસ્ક્રીમ ને બધું ખાઈ લીધું હતું પછી કબીરો કે છે ચલ ગયા તો ના મિલા કિસકો પૂછું બાત માત પિતા શું તો બાંધવા શું જૂઠો સમસંગાત પેલી ગયો તો કોઈ માલુમ ફરી મળ્યું નહિ કાગળ આવ્યો નહિ આ માત પિતા શું બાંધવા જૂઠો આ સંગાત જ જૂઠો કે છે ન આ સંગાત અમરી જોડે મેં હંગાત કર્યો કે તે હંગાત કર દાદા ને ફોલોવર્સ જોડે જો કઈ ગમ જવાય પોતાને ગામ લઈ જાય આ કેવું ત્યાં કોઈ પણ પ્રકારની પરવસ્થા નથી કોઈ પણ પ્રકારનું દુઃખ નથી ત્યાં લઈ જાય પડી સમજ કે સમજ પડી જ્ઞાન સારું રહ્યું અમને બે ટાઈમ માં પણ જરા કાશી છે બહુ વખત થાય ને દર્શન થયા અને વિધિ થાય નઈ તો દોડીને આવ્યા તમે કોઈ કહ્યું પેલા એની પરથી પ્રોગ્રામ ઉપર થી ખબર પડી છે નઈ પ્રોગ્રામ મોકલી આપ્યો સારું કરો આ બધું સારું ઘણું સારું કરો દાદા એમને મેં 12 વર્ષે મળ્યા ડેટ્રોઇટ માં 82 માં 12 વર્ષે પછી ચાકી ગયા પછી હું એને જ જોજો કરે લોહી ચકુ લોહી તેમાં દાદા ના માલ નો ચાકી લીધો દાદા દુકાન માં માલ બહુ ભર્યો છે મારે કાઢું છું તો નીકળ્યા જ કરે છે દુકાન માં બહુ માલ ભર્યો છે દાદા કે દુકાન માં બહુ માલ ભર્યો છે જેટલો કાઢું છું એટલે ભર્યો છે તમે કોઈને પૂછીને ભર્યો હોત તો સારું તું પણ તારી મહેનત ભાવે એ ભર્યું ને ડોલર બધા પૂછતા હતા ડોલર પોતાના નતા બેંકો જે ધીર્યા એ બધા ઓવરડ્રાફ્ટ લીધેલા બધા તે અત્યારે ઓવરડ્રાફ્ટ આપતા પાર નહીં આવતો છોકરા છોકરા કશું વધારે ના થાય દારૂડિયા બનાવી આપડે કેટલી ઇજાતા બન્યા તો તારા પાસે ઓછું છે તો સીધારો છે બાપે બાપે પાંચ લાખ ડોલર આપ્યા હતો તો કઈ ફેટી નો દર હતો કઈ શિષ્ય પીતા હોત ને કઈ યાદ જઈને પીતા હોત પાછી ત્રીજો કઈ થી ખાતા હોય સારું છે ધનભાઈ કે આ ઓછા રૂપિયા મળ્યા એ ડાયા દેખાયા માટે એવી ભૂલ ના કરશો શું કહ્યું એવી ભૂલ ના કરશો તમને સમજ પડી ને એવી ભૂલ થાય જ નઈ ને હું કઉ છું ત્યાં લોકો સમજ પડે તો હજી પેલા માયા માં જપ્ત થી તે લોકો આપે એ આરામ શું આલાલ કરશે દાદા આપણો એક સવાલ છે કે સોય ના નાકા માંથી ઊંટ જાય પણ ધનવાન નહીં જાય તો ધનવાન નું શું સોય ના નાકા માંથી ઊંટ જાય પણ ધનવાન માણસ ના જાય ધનવાન પૈસા વાળો સોય તેના નાકા માંથી ઊંટ જઈ શકે પણ ધનવાન ના જઈ શકે ધનવાન અંદર મગજ બધું ચક્રમ થઈ ગયેલું ભાઈ અને હોય લક્ષ્મીમાન હે એ રાતે ઉઠે સપના દેખાય તો $7,25,000 ક્યાં કરે હું બૈરી છોકરા કશામાં ચીત ના બસ એમાં પણ જે ધનવાન છે તેમનો શું જે લોકો ધનવાન છે એની જ વાત કરે ચક્કર થઈ ગયા ધનવાન નો તો સંગે બહુ ના રાખો ના પણ તે મોક્ષે જવામાં આરખીલી રૂપ ખરું કે કેમ ધનવાન ને એમ કે મોક્ષે જવામાં એ ધન વધારે આવે તો નાખી દેવું જેમ તેમ કરી સારા રસ્તે વધારે આવે તો આપડા દેશ ના જે ઉદ્યોગપતિ છે બિરલા અને ટાટા મળે નહી જાય ઘણા કાળ સુધી જશે પછી અત્યારે તો પુણ્ય ની લહેર કરે તો પછી સુદામાં રહેલા સારું રાઈટ તો પછી સુદામાં રહેલા સારું સુદામા ની જેમ ભાવ એ જ કરવાનો કે દાદા વ્યવહાર શુદ્ધ ચાલે એટલું આપો એવો ભાવ તો કરવાનો મહિને $2,000 નો ખર્ચ હોય એટલું આવક કરી ને પછી બીજું બધું બઉ ના કરી આપડે સ્ટેશન પર જવું નહીં પડે સ્ટેશન હોમુ આયા કરે જે છેલ્લું સ્ટેશન છે ને આપડે જવાનું છે તે હોમુ આવે આપડે જવું નહીં પડે જેમ ગાડી માં બેઠેલા ને મુંબઈ થી ગાડી બેઠા એટલે સુરત હમું આવે કે તમારે જવું પડે જવું પડે પૂરે છે અને લોકો ચાર નારિયેલ લઈ આવો ભાઈ ગયા કે ડાક્ટરે કે ભાઈ ખાલી કરી નાખી કે એટલે આ બધું ખ્યાલ માં રહેવું છે બધું આટલા ટાઈમ બધા ખ્યાલ રહેવા છે દાદા ખ્યાલ માં હોય ઉદય કર્મ ને આધારે ઘણી વખત એવું લાગે ઉદય કર્મ ને આધારે હા જાગૃતિ એ તો થવાનું ઉદય પ્રમાણે પણ આપડે આ ધ્યાન આધારે રાખવું જ્ઞાન તો હજારો જ હોય છે. નહી, આ જ્ઞાન હું જે બોલું છું ને યાદ રાખવું, ઉદય પ્રમાણે તો આપણે પસ્તાવો થયો છે કે આવું ના થવું જોઈએ, પણ થઈ ગયું. કઈ શું કહ્યું? બરોબર. પણ પેલો મોહ ના રહેવો જોઈએ કોઈ પણ. ઉદયમણિ આ વાત તો ચલાય જ નહીં માણસ, પણ આ જ્ઞાન હાજર રાખવું છે. ખબર ને, આ જ્ઞાન હાજર રહ્યું એટલો રેગ્યુલર થઈ જાય. એટલે દાદા જાગૃતિ મન છે. એટલે એમ કે જાગૃતિ મન છે. જાગૃતિ મંદ ખરી થોડી. હા, પેલું માયા જબરદસ્ત માયા કરી ને એટલે જાગૃતિ મંદ. અને માયા રાખવા જેવી છે, એક કલાક ખખડાઈ દીધો ને ભાઈ, વધારે નહીં. હું હિન્દુસ્તાન બધાને કહું, બહુ પૈસા વાળા છો, એક બે છોકરો, એકનો એક છોકરો મને તો એના ગમતું નથી. મેં કહું ઉભા રહ, કલાક કલાક ખખડાવો તો. હે, કલાક નહીં, દસ મિનિટ ખખડાવો. એક જ લોહી નો હમો થાય, એક બ્લડ હમો થાય. એક જે એક તો વર્યા, એક છોકરો હમો થયેલો, તેના બાપ ને હાથમાં હરાયો અને ભાગ લીધો. પછી વકીલ ને શું કહ્યું કે હવે મારા બાપુજી ના નાક કટી થાય કે થાય તો 300 રૂપિયા વધારે આપું. નાક કટી કરાવતા સુધી તો વમો છે એટલે દુશ્મન જ થાય. આ દેહ જ દગો છે. આ દેહ કોઈ સગો ના થાય. આટલી બધી એની કાળજી રહી, એ બધી કરીએ તો કદાચ સગો થાય નહીં. એ દુઃખી નું બોલે. એટલે આટલું આટલું દાંતણ કહ્યા, કેટલા બધા બ્રશ લાયા, કેટલી બધું એ લાયા, બધું ઘસ ઘસ કર્યું, તોય પહોંચ્યા, નવડાવી નવડાઈ કર્યો, હાબુ બચ્યા, હોય ડાયો ના થયો. કેટલું ખવડાયું, બહુ ખવડાયું. હા, કેરીઓ બેરી બધું ખવડાયું, જાત જાતની વાનગીઓ. દગો છે આ બધું, આ દહેજ દગો છે. એટલે સંસાર આખો દગો જ છે. દગામાં છે તે માણસ આમ સગાની માફક રહેવું, લોકોની પેટ નહીં રહેવું. છોકરા શું હશે, મારા ફાધર જેવા કોઈ માણસ ને એવું લાગુ છે. આલું નાલું આપડે હાથમાં છે ને, વ્યવહાર સુંદર રાખવો. શું કહ્યું? વ્યવહાર સુંદર રાખવો. એ જ ભાવ કરવા જેવો છે, એ જ ભાવ કરવા જેવો છે. વ્યવહાર સુંદર રાખવો, એ જ ભાવ કરવા જેવો છે. એ દારૂ પીએ ને હવે રસ્તે ચડે, એ આપડે ના આવી જાય. બધા મેં જોયેલા કે દારૂ છોકરા હોય તો પીએ ને, જોબ કરવા ગયું હોય તો એટલે એવું હોય, સંજોગ જ ના આપવા. અને ધર્મ ને માટે વાપર્યા એ તો આપણું છે તે ઓવરડ્રાફ્ટ છે. આવતા બહુ પાસે પ્રાપ્ત થઈ જશે, એ તો ઓવરડ્રાફ્ટ છે. એ કઈ ઓછો કઈ લઈ ગયા છોકરા ના પોતો જતા રહ્યા ગટરમાં. ગટરમાં ગયું આપણે જાતે વાપરી કાઢા ખોટા દુરુપયોગ કરીને, તે ગટરમાં ગયું. બાર મેં ચાર ખમીસ જતો હોય ને બાર ખમીસ પીડાવે તો મૂર્ખ છે ને. ગાડી વાતો છે બધી ગાડા માં. એ તો કોઈને આપડે કહીએ નઈ, પણ સાંભળે નિગાળો ગાળો છે તો શું કે છે, લોકો સાંભળે એવી વાત છે. દેવ કરીને એટલે લોકો ને મારી નાખવા, આપડે જઈએ. બરોબર છે, આપડે પેલા લોન પર બધું બેંક ની ક્રેડિટ પર જ ચાલે ને, બેંક માંથી લોન લાય લોકો. એ તો એ લોન તો આપડે મિલકત ઉપર છે ને, ભાવ તો આપડે મિલકત ઉપર છે ને. એને લોન ના કહેવાય, એને દેવ કરીને જીપી ના કહેવાય. આપડે કયું હોય ને એને લોકો દેવ કરીએ, એને ઘી પીએ ખાય મજા કરીએ, એવું નહીં. હા, દેવ કરી નાખે આખું ભાવ ખાતા પછી ચટણી માટે જે રખડે છે એ મહાવીર ની સભા વાળા પેલા શેખિયાઓની વાત મહાવીર ભગવાન ની સભા માં બેઠેલા પણ અત્યારે ઉઠી આખું ભાણા ની ચિંપી મત નથી એટલે આપણી હાર પડી છોડી દે આ પાક ચટણી માટે બેસું ને એનો મીનિંગ શું સમજો એક નાની અમથી બાબત બીજું બધું કઈ પડે જ નથી એટલા હારું બહુ પડી ગયું મને ફાવતું નથી પણ છુટ્ટી છોકરાઓ કે જતી આ બરાબર નથી એમ કે ફાઇલ બે કે આ બરાબર નથી દરરોજ મગજ મારી થાય નથી આપડે બીજા દાદા મીના નો સવાલ છે કે આપડે જમવા બેઠા હોય અને જમવાનું ઘણું બધું મૂકવામાં આવ્યું હોય પણ બધું ખાઈ ના શકીએ અને પછી જે વધે એને વેસ્ટેજ કેવો કે શું કેવો કે આ બધું ખાઈ જવું ફોર્સ થી આ કઈ દાદા તમારા પદો જે છે બધા તે ખૂબ ગાવા છે અને તે માટે આશીર્વાદ ની જરૂર છે તમારા પદો જે છે તમારા પદો ખૂબ ગાવા છે.